એક્ટિવલી પાર્ટિસિપેશન એનું કોઈ પણ જગ્યાએ હોતું નથી. આપણા જે કોઈ પણ વ્યવહારો છે, એટલે ક્રિયાત્મક હોય ચાહે તો જ્ઞાનાત્મક હોય, એમાં ચિત્તનું એક્ટિવ પાર્ટિસિપેશન નથી હોતું. એક્ટિવ પાર્ટિસિપેશન મન કે બુદ્ધિનું હોય છે, એનાથી ઓછું પાર્ટિસિપેશન અહંકારનું હોય છે. આ જાતની કંઈક પ્રક્રિયા છે, એનો વધારે અલગથી વિસ્તાર કરી શકીએ, પણ ગ્રંથને આપણે થોડો ન્યાય આપવો પડશે. તો હું સમજુ છું કે હવે આ સંબંધમાં બીજા પ્રશ્નો છે. અંતઃકરણ આધ્યાત્મિક છે, તેનાથી આધ્યાત્મિક સેવા સિદ્ધ થશે કે પછી આધિદૈવિક? અંતઃકરણની આધ્યાત્મિકતા એકંદરે કહી શકાય, એટલે સ્થૂલ ઇન્દ્રિયોની તુલનામાં અંતઃકરણ છે એ સૂક્ષ્મ છે, એ દૃષ્ટિથી આપણે એને આધ્યાત્મિક કહી શકીએ. પરંતુ જો તત્વમીમાંસાનો વિચાર કરીએ તો પ્રકૃતિમાંથી મહત તત્વ પેદા થાય છે, મહત્માંથી અહંકાર પેદા થાય છે. અહંકારની સાત્વિક, રાજસ અને તામસ અવસ્થા હોય છે. તામસ અહંકારમાંથી મન પેદા થાય છે અને રાજસ અહંકારમાંથી બુદ્ધિ પેદા થાય છે. એટલે અંતતઃ આ જે અંતઃકરણ છે એ બધું પ્રકૃતિમાંથી પેદા થતું હોવાને કારણે ભૌતિક જ છે, એને આપણે આધ્યાત્મિક નથી કહી શકતા. અને એનાથી આધ્યાત્મિકી સેવા સિદ્ધ થશે કે આધિદૈવિકી, એ પ્રશ્ન અહીંયા અલગ દૃષ્ટિકોણ છે. આધિદૈવિકી સેવાનો અર્થ એ છે કે ભગવત પ્રેમપૂર્વક પુરુષોત્તમ શ્રી કૃષ્ણને, જે શ્રી મહાપ્રભુજીના ભાવનાથી ભાવિત છે, એ પુરુષોત્તમ શ્રી કૃષ્ણને જ્યારે આપણે મારો સ્વામી આ છે, અનન્ય સ્વામી છે, હું એનો અનન્ય સેવક છું, એવા પ્રેમ ભાવથી, એવા આત્મીય ભાવથી, સમર્પણ ભાવથી જ્યારે આપણે કોઈ પણ સેવાની ક્રિયા કરી રહ્યા છીએ તો એ આધિદૈવિકી સેવા છે, એમ સમજવું જોઈએ. જે વખતે ભગવત સેવાને આપણે આવા પ્રેમપૂર્વિકા ન કરીને એક કર્તવ્ય, ધર્મ કે ફરજની બુદ્ધિથી કે પરંપરાના નિર્વાહની બુદ્ધિથી જ્યારે કરીએ છીએ તો એ આધ્યાત્મિકી સેવા છે, અને ક્રિયારૂપમાં માત્ર આદત પ્રમાણે કરી રહ્યા છીએ તો પછી એ ભૌતિકી સેવા છે, ક્રિયાત્મિકા સેવા છે, અથવા પ્રાવાહિકી સેવા છે, એમ કહી શકાય. બ્રહ્મ સંબંધ પછી સર્વદોષ નિવૃત્ત થાય છે તો પૂર્વના દોષ કેવી રીતે બાધ કરે, આ વિષય આપણે સિદ્ધાંત રહસ્યના પ્રસંગમાં લઈશું. હા ડૉક્ટર, તમે કંઈ કહો છો? શું કહ્યું? મનને આત્મા ફોલો કરે છે. બિચારી આત્મા તો હાથ પગને ફોલો કરે છે, તો મનને શું કામ ન કરે? કેમ કે આત્મા બિચારી કેદ છે. આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમ એવતુ. આત્મા છે એ રથી છે, શરીર રથ છે. ઇન્દ્રિયાણી હયાનાહુ, ઇન્દ્રિયો એ ઘોડા છે. મન પ્રગ્રહમ એવ છ, ઘોડાને પકડવાવાળી રચના કે દોરી છે એ મન છે. તો બિચારી આત્માને તો એ આખે આખો રથ જ્યાં જશે ત્યાં જઈને એને પડવું જ પડશે, એને તો ઉપાય જ નથી. ડેફિનેટલી ફોલો કરે જ છે આત્મા. નવરત્ન ગ્રંથમાં જેણે આત્મનિવેદન કર્યું છે તેની ચિંતાનો ઉપાય અને સેવા કરતા જે ભગવાનનો અપરાધ કે દોષો થયા હોય એના પશ્ચાતાપ થાય અને જીવ સ્વભાવથી દુષ્ટ છે તો ચિંતા માટે અંતઃકરણ પ્રભુત્વ દ્વારા જીવને સાવધાન કરે છે. કથા પક્ષમાં આ બધી ચિંતાઓનું નિવારણ કઈ રીતે શક્ય બને? તમારો પ્રશ્ન બહુ સૂચક છે, પણ એક વાત આમાં સમજવાની છે કે કથા પક્ષવાળાને આ ચિંતા થશે જ નહીં. જે પરણી હોય, ગર્ભવતી હોય, એને પ્રસવની પીડાની ચિંતા થાય. જે પરણી જ ન હોય એને પ્રસવની પીડાની ચિંતા થાય તો આપણને ચિંતા થવા લાગી જાય કે આવું કેમ થઈ ગયું. તો જે સેવામાં જ નથી, ભગવત સેવામાં, એ વ્યક્તિને સેવા સંબંધી ચિંતા કેવી રીતે શક્ય બને? એટલે એના માટે ચિંતા પ્રાસંગિક નથી, એને ચિંતા અલગ જાતની કરવાની છે. શ્રી મહાપ્રભુજી પુષ્ટિમાર્ગમાં ગુણગાન પક્ષ છે એને ઉદ્ધવાગમને જાતઃ ઉત્સવ સુમહાન યથા વૃંદાવને ગોકુલેવા તથા મેં મનસી ક્વચિત, ત્યાં નિરોધ લક્ષણમાં જે સંયોગ અને વિપ્રયોગની ભાવના બતાવી રહ્યા છે એ ન્યાયને અહીંયા ગુણગાન પક્ષમાં, એટલે જેને ભગવત સેવાનું સૌભાગ્ય નથી મળ્યું એને પુષ્ટિમાર્ગમાં કઈ રીતે રહેવું, કઈ જાતની ભાવના કરવી, એની ગાઈડલાઇન નિરોધ લક્ષણમાં આપી છે, ભક્તિવર્ધિનીમાં આપી છે. કે જેને ભગવત સંયોગ એટલે સેવાનું સુખ પોતાના ઘર પરિવારમાં ઠાકોરજી સાથે નથી મળી રહ્યું એને ભગવાન એનાથી દૂર છે એટલે ગોકુલમાંથી મથુરા પધારી ગયા પછી વ્રજભક્તોએ વિરહની ભાવના કરી અને પ્રભુની વિરહાત્મિકા ભક્તિ કરી હતી. તે અનુસાર જેને ભગવત સેવાનું સૌભાગ્ય નથી મળ્યું એ પુષ્ટિમાર્ગીઓએ એ વિરહને વધારે વધારવાનો પ્રયત્ન કરવાનો છે. એ જ એમની સાધના છે કે ક્યારે પ્રભુ ફરી પાછા મારે ત્યાં પધારશે અને મારું ઘર છે એ ફરી પાછું નંદગ્રહ બનશે. એટલે ખરેખર પુષ્ટિમાર્ગના એ દુર્ભાગ્ય છે આજે કે ઘણો મોટો વર્ગ જે ગમે તે કારણસર પોતાના ઘરમાં ભગવત સેવા નથી કરી શકી રહ્યો, એવા વર્ગને શ્રી મહાપ્રભુજીએ જે ઉપદેશ કર્યો છે જે સાધનાનો કે પોતાની પ્રભુ મિલનની તડપને વધારો, એ વર્ગનું શોષણ આજે એ તડપને દર્શન મનોરથના નામે શાંત હંમેશ માટે કરી દેનારો વર્ગ છે જે એમની ભાવનાને એન્કેશ કરી રહ્યો છે. મહાપ્રભુજીથી તદ્દન વિપરીત જઈને શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે તો નથી સૌભાગ્ય સેવાનું, તો ભગવત સેવાનું સૌભાગ્ય નથી થતું એનું દુઃખ કરો. અને એ દુઃખની ભાવના ભગવાનની મથુરા પધરાવી જવાની જે ભાવના છે એ ભાવનાને વધારો એટલી કે યા તો અંતઃકરણમાં બિરાજેલા ભગવાન તમારા સન્મુખ પ્રકટ થઈ જાય અથવા તો ભગવાન તમારા ઘરમાં પધારી અને એ સેવાનું ફરીથી સૌભાગ્ય પ્રાપ્ત કરાવી આપે. પરંતુ લોભિયાના ગામમાં ધુતારા ભૂખ્યા ન મળે એમાં ઠેર ઠેર પુષ્ટિમાર્ગમાં હવેલી અને મંદિરોની જે દુકાનો ખુલી ગઈ એ આ ગ્રાહકોને શોધી રહ્યા છે કે જેમને પોતાના ઘરમાં ઠાકોરજીની સેવા નથી મળી. એ લોકોનું શબ્દ કે અભિવ્યક્તિ એવી છે કે અમે તો બધાનો ઉદ્ધાર કરવા આવ્યા છીએ, અમે જેમનો ઘરમાં સેવા નથી કરી શકતા એમને અમે અહીંયા એ સંતોષ આપી રહ્યા છીએ કે એ લોકો અહીંયા તો કરી શકે પણ મહાપ્રભુજી શું કહી રહ્યા છે એનો તો વિચાર કરો. આ ટુકડા ફેંકી અને એમની ભૂખને મારી નાખવાની વાત મહાપ્રભુજીએ નથી કરી. શ્રી મહાપ્રભુજી એમ કહી રહ્યા છે કે તો વિરહની ભાવના કરો અને એ વિરહની ભાવના ભગવદ્ ગુણગાનથી એવી કરો કે યા તો ભગવાન પ્રકટ થવા મજબૂર થઈ જાય અથવા તો તમારો દેહ છૂટી જાય અને ભગવાનમાં તમે વિલીન થઈ જાઓ. તો પુષ્ટિમાર્ગી સાધના છે. અને આ ટુકડા ફેંકીને અને પોતાની ભૂખને ટેમ્પરરીલી બુજાવતા રહેવું આ તો મહાપ્રભુજીથી તદ્દન વિરોધી કાર્ય છે. તમે સમજી શકો છો કે કોઈ વિવાહિતા સ્ત્રી હોય, એનો પતિ કોઈ કારણથી પરદેશ ચાલ્યો ગયો હોય અને એના વિરહમાં તડપતી હોય અને કોઈ પરોપકારી આવીને એમ કે તારો પતિ નથી તો કાંઈ નહીં હું તો છું ને, તો એ અગર એ સતી હોય તો એ શું કહે? યદી એ સતી હોય તો શું કહે? એ જે ભાવના છે એ પુષ્ટિમાર્ગમાં આવા જે પરોપકારીઓ નીકળી પડ્યા છે પોતાની દુકાનો ખોલી ખોલીને એમને એ શબ્દો કહેવા જોઈએ કે અમારો ઉપકાર કરવાની તમને જરૂર નથી, અમારા ઠાકોરજી અમારા હૃદયમાં બિરાજી રહ્યા છે, એ કૃપા કરશે અને પ્રકટ થશે તો એ ઠાકોરજી અમારા કામના, બાકી તું વફાદારીથી પાતિવૃત્તિ ધર્મનું પાલન કરીને તારા ઠાકોરજીની સેવા કર, એ સપ્લાય અમને કરવાની જરૂર નથી. શ્રી મહાપ્રભુજીની સોચ આ છે. આજે પુષ્ટિમાર્ગ આનાથી ક્યાં જઈ રહ્યો છે એનો વિચાર કરો. નિરોધ લક્ષણ કોના કામનો? પછી જો શ્રી મહાપ્રભુજીએ નિરોધ લક્ષણ ગ્રંથ પ્રકટ કર્યો છે અને એનું કોઈ વજૂદ છે, એના પાછળની કોઈ થિયરી છે, કોઈ સાધના પદ્ધતિ છે, તો એ કોના માટે છે એ વિચાર કરો. આટલી ગંભીરતાથી તમે વિચારો કેટલું જબરજસ્ત ષડયંત્ર છે પુષ્ટિમાર્ગના વિરુદ્ધ. મહાપ્રભુજીની પ્રત્યેક સાધના પદ્ધતિને નેસ્ત નાબૂદ કરી નાખવાનું આ ષડયંત્ર છે દરેક લેવલ ઉપર. તનુજા વિત્તજા સેવા તોડી નાખી તનુ વિત્તજાની, એક જણાને સેવાનો ખરીદદાર બનાવી દીધો, એક સેવાનો વેચનાર બની ગયો, સેવા ખતમ થઈ ગઈ. ગુણગાન સાધના જે હતી એમાં શ્રોતા અને વક્તાની અંદર ભેદ ન હતો, જે શ્રોતા હતો એ વક્તા બની જાય, જે વક્તા છે શ્રોતા બની જાય. પણ આ કથાકારોએ એ જાતનું વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટ પેદા કરી દીધું અને એવું વ્યાસાસન જે પુષ્ટિમાર્ગમાં ક્યાંય હતું નહીં ઊભું કર્યું કે જેની અંદર કથાકાર બળબડાધ્યાય કરતો જ રહે, એમાં શ્રોતાને સાંભળ્યા સિવાય કંઈ કરવાનું જ નહીં. એ કદી કથા એ વક્તા બની શકે નહીં અને કથાકાર છે એ કદી શ્રોતા બની શકે નહીં. અને એ તો કદી ન થાય તો સ્મરણ તો જન્મોમાં એ કદી પેદા ન થઈ શકે. એ જાતની એક પ્રણાલી આપણે ઊભી કરી. તમે જુઓ દરેક સ્તરે મહાપ્રભુજીની સિસ્ટમ છે એને ખતમ કરવાનો આ એક ષડયંત્ર છે. એમાં કોણ પ્રેરક બની રહ્યું છે કંઈ સમજ નથી પડતી, પણ બહુ વ્યાપક ષડયંત્ર છે અને એના શિકાર આપણે બધા થઈ રહ્યા છીએ મહાપ્રભુજીનું નામ લેતા હોવા છતાં પણ. આપણે કહી રહ્યા છીએ કે અમે વલ્લભ સંપ્રદાયના છીએ, પણ મહાપ્રભુજી જ નથી, બાકી બધું જ છે. અહીંયા મહાપ્રભુજી જ નતારદ છે. ષોડસ ગ્રંથ વાંચશો તો આપણી ખોપડીમાં એ બુદ્ધિ આવશે કે આ શું ખેલ ચાલી રહ્યા છે અને કયા ષડયંત્રના શિકાર આપણે થઈ રહ્યા છીએ. મહાપ્રભુજી સિવાય કોઈ બચાવી શકે એમ નથી આ રમતમાંથી. આપણને કર્તવ્ય બોધથી જે સેવા થાય છે તેનો સ્વીકાર પ્રભુ કરતા નથી. તો જે લોકો કર્તવ્ય બોધથી સેવા કરે છે તેને શું સમજવું? કારણ કે જીવ ભગવદ અંશ છે, તેથી પ્રભુની સેવા કરવી એ તો જીવ માત્રનું કર્તવ્ય છે તેવી સમજશું ન ચાલી શકે. પ્રાથમિક સ્તરે તો એવું જ થતું હોય છે, કેમ કે શ્રી મહાપ્રભુજી પણ સર્વદા સર્વભાવેને ભજનીયો વ્રજાધિપઃ સ્વસ્યાયમેવ ધર્મો હિ, એમ સેવાને ધર્મ કહી રહ્યા છે. ધર્મનો મતલબ કર્તવ્ય. પરંતુ એ કર્તવ્ય જે છે એ કઈ કક્ષા ઉપર કર્તવ્ય છે? દાખલા તરીકે વ્રજભક્તોને કે યશોદાજી નંદરાયજી છે એ શું કર્તવ્ય બુદ્ધિથી પ્રભુનું લાલન પાલન કરતા હતા? સ્નેહથી થઈ રહ્યું હતું. પર પ્રારંભિક અવસ્થામાં પ્રત્યેક વ્યક્તિ કર્તવ્ય બુદ્ધિથી કરે છે, એમાં કોઈ દોષ નથી. પરંતુ એને કર્તવ્યરૂપ જ જાણે તો શ્રી ગુસાઈજી કહે છે કે આ તો પ્રાવાહિકી ભક્તિ થઈ. ભક્તિહંસની અંદર શ્રી ગુસાઈજી સ્પષ્ટ આજ્ઞા કરે છે કે એ તો ધર્મબુદ્ધિથી જો કરવામાં આવી રહ્યું છે તો એ પ્રાવાહિકી ભક્તિ થશે. એના અંદર કોઈ વિશિષ્ટ નહીં આવે, એમાં કોઈ પુષ્ટિમાર્ગ પણ નહીં આવે. સ્નેહ ભક્તિ તો એ છે કે સ્નેહની ઉત્પત્તિ પછી કોઈ પણ જાતની પ્રેરણા વિના ભગવત સેવા એ સ્વયં ફલરૂપ છે, એમ સ્વતંત્ર પુરુષાર્થ બુદ્ધિ રાખીને જ્યારે પ્રભુ સેવા કરવામાં આવશે ત્યારે એ સેવા પુષ્ટિમાર્ગીય સેવા થશે. હવે એ પુષ્ટિમાર્ગીય સેવા અત્યારે આપણાથી તો થઈ નથી રહી, એ વાત નિશ્ચિત છે. પણ સમજવાનું એ છે કે આ જાતની સેવા આપણને આપણા દ્વારા પ્રભુ સ્વીકારે એવી અભિલાષા આપણા મનમાં છે કે નહીં? એ જાતની સેવા જેમણે કરી છે એ અવસ્થા પ્રભુ આપણને પણ પ્રાપ્ત કરાવે એવું સૌભાગ્યની ઈચ્છા આપણી અંદર છે કે નહીં? યદિ છે તો એ સેવા નથી એ જાતની, પણ એ સેવાના માર્ગના પથિક આપણે છીએ, એટલો અંતર પડે છે. એટલે શ્રી ગુસાઈજીએ એને એ રીતે સમજાવ્યું છે કે જેમ કોઈ બાળક સંધ્યાવંદન કરી રહ્યો છે, શું એને ખબર છે 5 વર્ષના 7 વર્ષના બાળકને કે આ સંધ્યાવંદન શું કર્મ છે, એનાથી શું ફલ થશે, નહીં કરે તો શું અપરાધ થશે, એના અંદર પ્રયુક્ત થતી જે ક્રિયાઓ છે મંત્ર છે એનો શું અર્થ તાત્પર્ય છે, એ શું એ બાળક જાણે છે? નાનો નથી જાણતો, પણ એના જે વડીલો એને શીખવે છે તે પ્રમાણે કરે છે. કરતાં કરતાં ક્યારેક એવી અવસ્થા આવે છે કે નહીં કે જ્યારે એને એ બધાનો અર્થ તાત્પર્યનો બોધ થઈ જાય અને સ્વયં કોઈની પ્રેરણા વગેરે કરતો થઈ જાય છે? જો એવું વ્યવહારમાં બને છે તો એ રીતે જ જો શ્રી મહાપ્રભુજીની માર્ગમાં આપણે શ્રી મહાપ્રભુજીના અંદર નિષ્ઠા રાખીને, પુષ્ટિ પુરુષોત્તમમાં નિષ્ઠા રાખીને આપણે કર્તવ્ય બુદ્ધિથી પણ પ્રારંભ કરીએ છીએ સેવાનો, તો એ જ સેવા આગળ જઈને ને આદિદૈવિકી સેવા નિશ્ચિત રૂપથી બનશે. એટલે અત્યારે એ સેવા એ કક્ષાની નથી, પણ એ કક્ષા સુધી પહોંચવાના માર્ગ ઉપર આપણે ચડી ગયા છીએ. આવ્યું ને ખ્યાલમાં? તો એટલો અંતર છે. હવે પ્રભુ એનો અંગીકાર કરે છે કે નથી કરતા? એટલે કર્મરૂપ કર્તવ્ય બુદ્ધિથી થતી ભગવત સેવા કે ધર્મ બુદ્ધિથી થતી સેવા એનો અંગીકાર પ્રભુ કરે છે કે નહીં? તો બે વાત આમાં છે. જો આપણું ડાચું જોશે ઠાકોરજી તો નથી કરતા, પણ જો આપણે શ્રી મહાપ્રભુજી સાથે કમિટેડ છીએ એ જો પ્રભુ જાણે છે તો આપણા સામે જોઈને નહીં પણ શ્રી મહાપ્રભુજી સામે જોઈને આપણી સેવાનો અંગીકાર કરે છે. એટલે આખરે નિર્ણય કરનારો તત્વ એ બનશે કે જે તે વ્યક્તિની મહાપ્રભુજી સાથે પ્રતિબદ્ધતા કેટલી છે અને મહાપ્રભુજી સાથે કેટલી દગાબાજી કોણ કરી રહ્યું છે એના ઉપર આધાર રહેશે. જે મહાપ્રભુજી સાથે દગાબાજી કરે ને અષ્ટયામ પ્રહર સેવા પરાયણ પણ હશે ને તો પણ પ્રભુ એના તરફ દ્રષ્ટિ પણ નહીં કરે. અને ઓલી ડોકરી અડેલની એનું દૃષ્ટાંત આવે છે કે કોઈ આચાર એનાથી સંભવ નહીં હતો, આંખે દેખતી હતી નહીં, ઝૂંપડીમાં રહેતી હતી, એના ઘરમાં ન દૂધઘર અનસખડી સખડીના અલગ અલગ ચૂલાઓ હતા, ન એને ત્યાં કોઈ કૂવા હતા, ન એના અંદર કોઈ સ્નાન વગેરે સામાન્ય ક્રિયાનો પણ બોધ હતો. મહાપ્રભુજીએ એને ત્યાં ઠાકુરજી પધરાવ્યા, આખું ગામ છે એ ચર્ચાના ચગડોળે ચડી ગયું કે મહાપ્રભુજીએ શું જોઈને આ ડોકરીને ઠાકુરજી પધરાવ્યા, એના કરતાં અમે શું મરી ગયા હતા, અમને ન પધરાવી દીધા. મહાપ્રભુજીને પણ ઈચ્છા થઈ કે હું જોઉં તો ખરું કે ડોકરી લોકો ચર્ચા કરે છે તો કેવી સેવા કરે છે. જ્યારે શ્રી મહાપ્રભુજી ત્યાં પધાર્યા ત્યારે જોયું કે ડોકરી આંખે આંધળી છે, રોટલી શેકીને એને જમીનમાં મૂકી રહી છે, હો ભોગ માટે ચોખી નથી, કાનીનો તો કોઈ સમજે નથી, એને ન તુલસીજી સમર્પ્યા છે, જમીનમાં રોટલી મૂકી રહી છે, એના ઉપર લાગેલું ઓટામણ છે એને ઝાટકીને જમીનમાં જ. ઠાકુરજી સિંહાસન ઉપરથી ઉતરીને પધારી રહ્યા છે અને રોટલી અરોગી રહ્યા છે. ડોકરી એમ સમજે છે કે હમણાં અહીંયા મેં રોટલી મૂકી, તે રોટલી ક્યાં ગઈ, એટલે એમ સમજે છે કોઈ બિલાડી કે ઉંદરડો તાણી ગયો એટલે એને ગાળો આપે છે, પાછી બીજી રોટલી કરીને મૂકે છે, પાછા ઠાકોરજી અરોગી જાય છે. અને જ્યારે રોટલી બધી પૂરી થાય પાછી